શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન દ્વિતીય પ્રકરણ અધ્યાય સાતમો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, મુકુંદાનંદ વર્ણિયાદિ શિષ્યો બંને હાથ જોડી ભગવાન શ્રી નારાયણ મુનિને નમસ્કાર કરી આદરપૂર્વક પૂછવા લાગ્યા. શિષ્યો કહે છે, હે ભગવન, તમે જીવ પ્રાણી માત્રના ગતિ સ્વરૂપ છો, તેમાં પણ પોતાના આશ્રિતજનો માટે તમે વિશેષપણે ગતિ સ્વરૂપ છો. તમે અમારા ગુરુસ્થાને બિરાજો છો અને કાળમાયાના નિયંતા પરમેશ્વર પણ તમે જ છો. માટે હે પ્રભુ, તમારે આશરે રહેલા ત્યાગી સાધુ એવા અમારા તથા ગૃહસ્થોના તથા સધવા વિધવા સ્ત્રીઓના કલ્યાણકારી ધર્મોનો ઉપદેશ કરો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણે પોતાના શિષ્યજનોએ પૂછ્યું તેથી કૃપાનિધિ ભગવાન શ્રીહરિ વેદાદિ શાસ્ત્રોના સારભૂત સનાતન ધર્મોનો ઉપદેશ કરવા લાગ્યા. શ્રી નારાયણ મુનિ કહે છે, હે મારે આશરે રહેલા સર્વે નરનારી ભક્તજનો, તમે મારું વચન સાંભળો. હું તમને શતશાસ્ત્ર પ્રતિપાદિત એકાંતિક ભાગવત ધર્મનો ઉપદેશ કરું છું. હે ભક્તજનો, રાત્રિના અંતિમ પ્રહરમાં બ્રાહ્મ મુહૂર્તમાં નિદ્રાનો ત્યાગ કરી મારા આશ્રિત ભક્તોએ નિરંતર શ્રીહરિ નામ સંકીર્તન કરવું, તેમજ ભગવાનના ભક્તોના નામોનું પણ સંકીર્તન કરવું, તથા એકાગ્ર મનથી એક ઘડી અથવા બે ઘડી ભગવાનનું ધ્યાન કરવું, પછી રાધિકાના પતિ ભગવાન શ્રીકૃષ્ણનું પોતાના હૃદયમાં શુદ્ધ મનથી સ્મરણ કરતા કરતા મારા આશ્રિતે દેહ સંબંધી ક્રિયા કરવી. હે ભક્તજનો, ત્રણેય વર્ણના પુરુષોએ સ્નાન, સંધ્યા, ગાયત્રી જપ, હોમ, સ્વાધ્યાય, પિતૃતર્પણ, દેવતાઓનું પૂજન આદિ નિત્યકર્મનું પ્રતિદિન અનુષ્ઠાન કરવું, રોગાદિ પીડાને પામ્યા ન હોય તેવા મારા આશ્રિત પુરુષોએ પ્રતિદિન સ્નાન અને બે પ્રકારની ભગવાનની પૂજા કર્યા સિવાય મુખમાં અન્નજળ મૂકવું નહીં, દેશકાળને અનુસારે પ્રાપ્ત થયેલા ચંદનાદિ વિશુદ્ધ ઉપચારોથી પોતાના અધિકારને અનુસારે શાસ્ત્રવિહિત પૂજન કરવું, સર્વે મારા ભક્તોએ ક્યારેય પણ રસાસ્વાદ ન કરવો, જે સમયે જેવા અન્ન કે ફળનો આહાર મળે તે ભગવાનની પ્રસાદી કરીને જમવું. હે રાજન, જે ગૃહસ્થના ઘરમાં કે ત્યાગીઓના મંડળમાં મુખ્ય વ્યક્તિ હોય તેણે પ્રતિદિન બીજાઓને પ્રથમ જમાડી પછી પોતે જમવું, પંક્તિભેદ ક્યારેય ન કરવો. મારા આશ્રિતોએ સર્વે એકાદશીને દિવસે તથા ભગવાન શ્રીકૃષ્ણના જન્માષ્ટમી આદિ પ્રાગટ્યના દિવસોએ તથા શિવરાત્રિને દિવસે અન્નનો આહાર કરવો નહીં. વળી મારા આશ્રિતોએ મદ્ય, માંસ તથા તેનાથી મિશ્રિત ઔષધિ, ગાંજો, ભાંગ, તમાકુ વગેરે કેફી દ્રવ્યોનો સ્પર્શ પણ ક્યારેય ન કરવો, તો ભક્ષણ તો કેમ થઈ શકે. પરબ્રહ્મ પરમાત્મા સર્વેશ્વર શ્રીકૃષ્ણના વરાહાદિ અવતારો તેમના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન અને આત્યંતિક કલ્યાણ કરનારી તેમની અનન્ય ભક્તિ જેમાં નિરૂપણ કરી હોય તેને જ શતશાસ્ત્ર જાણીને તે જ ભણવા, પરંતુ બીજા ભણવા નહીં. ભગવાનના ભક્ત તથા ધર્મનિષ્ઠ એવા સદબુદ્ધિમાન વક્તાના મુખેથી સર્વે શતશાસ્ત્રોનું શ્રવણ કરવું, પરંતુ ભક્તિએ રહિત અને અંતઃશત્રુઓથી બળેલા અંતરવાળા વક્તાના મુખેથી ક્યારેય પણ તે શતશાસ્ત્રો સાંભળવા નહીં. હે ભક્તજનો, ભલેને અધ્યાત્મ જ્ઞાનનું પ્રતિપાદન કરનાર શાસ્ત્ર હોય, પણ જો તેમાં ભગવાન શ્રી નારાયણની દિવ્યાકૃતિનું સદા સાકારપણે પ્રતિપાદન કર્યું ન હોય તો તેવા અધ્યાત્મશાસ્ત્રનું પણ શ્રવણ કરવું નહીં. હે ભક્તજનો, બ્રહ્મચર્યાદિ કે પતિવ્રતાદિ સર્વ પ્રકારના નિયમોનું પાલન કરનારી અને બ્રહ્મસ્થિતિને પામેલી નારી હોય છતાં પણ તેમના મુખેથી પુરુષોએ જ્ઞાનવાર્તા સાંભળવી નહીં. ભગવાન તથા તેમના ભક્તોના યશનું ભક્તિભાવપૂર્વક સદાય ગાન કરવું અને સાંભળવું તથા સર્વકાળે શાસ્ત્રોક્ત લક્ષણ સંપન્ન સંતોનો સમાગમ કરવો. પરંતુ ભગવાનનો ભક્ત ન હોય તેવા પુરુષનો સમાગમ કરવો નહીં. સર્વે સંતોની આગળ દાસની પેઠે નિર્માનીપણે વર્તવું અને તેઓએ કહેલ તેમજ પોતાને માટે હિતકારી વચનો એકાગ્ર મનથી ધારણ કરવા. હે ભક્તજનો, પ્રયોજન વિના વૃથાવાદ ન કરવો, ગ્રામ્ય કથા ક્યારેય ન સાંભળવી અને ન કરવી, અપશબ્દો પણ ક્યારેય બોલવા નહીં, આપત્કાળ વિના અસત્ય વચન પણ બોલવું નહીં. જે ભગવાનના સંતો ભક્તોના સમાગમથી પોતાના બ્રહ્મચર્યાદિ વ્રતનો તથા નિયમોની દ્રઢતા થાય અને ભગવાનમાં અતિશય સ્નેહની વૃદ્ધિ થાય તેવા પુરુષોનો સમાગમ ક્યારેય પણ છોડવો નહીં. ભલેને કોઈ સમાધિનિષ્ઠ સ્થિતપ્રજ્ઞ સ્થિતિને પામ્યો હોય, પરંતુ ભગવાનના ભક્તોનો સમાગમ જો છોડી દે તો તે પુરુષ અવશ્ય કામ, ક્રોધ અને લોભારી અંતઃશત્રુઓ થકી પરાભવ પામી પોતાના કલ્યાણના માર્ગમાંથી ભ્રષ્ટ થઈ જાય છે, એમાં કોઈ સંશય નથી. તથા સત્પુરુષનો સમાગમ કરતા આ લોકમાં જો કોઈ પણ દુર્જન પુરુષ નિંદા કરે તો પણ ક્યારેય મનથી પણ ક્ષોભ પામવો નહીં. દુર્જનોએ કરેલી નિંદાને નહીં ગણીને પોતાના કલ્યાણનું કામ ઉત્સાહપૂર્વક કરતા રહેવું. હે ભક્તો, સ્વતંત્રપણે વર્તતા અને પોતાના વ્રતમાંથી ચ્યુત થઈ ગયેલા વૈષ્ણવોનો પણ ક્યારેય સમાગમ કરવો નહીં. તથા આ લોકમાં પાપી પુરુષોનો પણ સંગ ક્યારેય ન કરવો. તેમજ બ્રહ્મરૂપ પોતાના આત્માનો સાક્ષાત્કાર થયો હોય અથવા બ્રહ્મની સાથે એકાત્મભાવને પામ્યો હોય, છતાં જો તે ભગવાનના નિત્યસિદ્ધ દિવ્ય સુંદર આકારનું ખંડન કરતો હોય તથા ભગવાનના અવતારોમાં શ્રદ્ધા રહિત હોય, અર્થાત ભગવાન પૃથ્વી પર અવતરે છે એવો જેને વિશ્વાસ જ ન હોય તેવા પુરુષોનો દૂરથી જ ત્યાગ કરી દેવો. હે ભક્તજનો, જે પુરુષ બહારથી ઉત્તમ ઉર્ધ્વપુંડ્ર તિલકાદિ મારા સંપ્રદાયના ચિહ્નો ધારણ કરતો હોય અને અંદરથી એટલે કે છુપી રીતે શતશાસ્ત્ર નિષિદ્ધ સ્ત્રીધનાદિકમાં આસક્ત હોય તેવા પુરુષનો પણ દૂરથી જ ત્યાગ કરવો. મારા આશ્રિતોએ દેવતાઓને પણ દુર્લભ એવા મનન, શમન, ઇન્દ્રિયોનું દમન, ગ્રામ્ય સુખોમાંથી વિરામ, તિતિક્ષા અને આસ્તિકતા આદિ અનેક સદ્ગુણોથી સંપન્ન થવું. હે ભક્તજનો, પોતાના આત્મસ્વરૂપનો કે પરમાત્માના સ્વરૂપનો સાક્ષાત્કાર થયો હોય છતાં પણ અભિમાનમાં આવી મારા આશ્રિતોએ શબ્દાદિ પંચવિષયોમાં ક્યારેય પણ લોભાવું નહીં. પૂર્વેના યોગસિદ્ધિને પામેલા મોટા પુરુષોએ જે ધર્માચરણ કર્યું હોય તેનું ગ્રહણ કરવું, પણ તેણે જે અધર્માચરણ કર્યું હોય તેનો સ્વીકાર કરવો નહીં, અર્થાત તે પ્રમાણે વર્તવું નહીં. બ્રહ્મચર્ય આદિ મુખ્ય સાધન વિના પણ ભક્તિ છે તે તત્કાળ મહાફળને આપે છે, આવી રીતનો જો કોઈ ઉપદેશ કરતો હોય તો તેવા પુરુષનો અને તેણે બતાવેલી ભક્તિનો પણ તત્કાળ ત્યાગ કરી દેવો. પરંતુ પોતાના બ્રહ્મચર્યાદિ નિયમોનો ત્યાગ ન કરવો. હે ભક્તજનો, સ્વધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય આ ત્રણેય અનુક્રમે ભક્તિના મસ્તક, હૃદય અને ચરણરૂપ અંગો છે તેને યથાર્થ જાણી રાખવા. તેમજ જે પુરુષ પ્રથમ ધર્મપાલનની પ્રતિજ્ઞા કરે અને પછી પાળતો નથી તેને ચાંડાળ જાણવો અને તેવા પ્રકારની સ્ત્રીને ચાંડાલી જાણવી. સર્વે મારા આશ્રિત ભક્તજનોએ કામ, ક્રોધ અને લોભ આદિ અંતઃશત્રુઓને આધીન ન થવું, પરંતુ તેને નરકના દ્વાર જાણી ચેતતા રહેવું. હે ભક્તજનો, જે પુરુષ તીવ્ર વૈરાગ્યને પામ્યો હોય, જ્ઞાનવાન અને ધર્મવાન હોય તથા પ્રેમથી શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિ કરતો હોય તો તેવા પુરુષ ગુરુની પેઠે સેવવા યોગ્ય છે. મનોહર એવા ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ અને બ્રહ્મપુર ધામમાં જે અનુપમ સુખ સંપત્તિ આદિ ઐશ્વર્ય રહેલું છે તેનું વારંવાર શ્રવણ કરવું અને બીજાને કરાવવું અને તે ધામને વિશે જે પરબ્રહ્મ પરમાત્મા પોતાના પાર્ષદોની સાથે બિરાજે છે તથા તે ધામોમાં રાધા આદિક ભગવાનની શક્તિઓ અને મુક્તજનો રહ્યા છે તે સર્વેનું પોતાના હૃદયકમળમાં નિરંતર ચિંતવન કર્યા કરવું, તેમના ચિંતવનથી અંતકાળે પણ ભગવાનનું સ્મરણ થઈ આવે છે, તેથી આ જીવાત્માની મુક્તિ થાય છે. આ લોકમાં બ્રહ્મસ્થિતિને પામેલા જ્ઞાની પુરુષોએ પણ શુકદેવજીની પેઠે નિરંતર શ્રીકૃષ્ણ ભગવાનની શ્રવણાદિ નવધા ભક્તિ કર્યા કરવી. હે ભક્તજનો, સત્પુરુષોના પતિ ભગવાન શ્રીકૃષ્ણનું ચરણોદક તથા નિવેદિત અન્નનો પ્રસાદ ગ્રહણ કરવાનું જે કહ્યું છે તે પોતાની જાતિ અને ધર્મને અનુસારે જ ગ્રહણ કરવું. જાતિ અને ધર્મને બાધ આવે તેવા ચરણોદક કે પ્રસાદનું ગ્રહણ ન કરવું. મને ચરણોદક કે નૈવેદ્ય આપો એવી યાચના નહીં કરનાર ભગવાનના ભક્તને પણ ચરણોદક કે પ્રસાદ આપવો નહીં તથા અભક્ત યાચના કરે છતાં પણ આપવો નહીં, પરંતુ ભક્તિભાવપૂર્વક યાચના કરનાર માત્ર ભક્તને જ આપવો. હે ભક્તજનો, ભગવાનના ગરીબ ભક્તોનું ક્યારેય પણ અપમાન ન કરવું, કારણ કે અપમાન કરનારને મોટો જન્મમરણ રૂપ ભય ઉત્પન્ન થાય છે. જેવી રીતે ભગવાનની સેવા કરવામાં આવે છે તેવી જ રીતે રોગાર્ત ભક્તની પણ સેવા કરવી, તેમની રુચિને અનુસાર ભોજન આદિ અર્પણ કરવા. હે ભક્તજનો, મોટા સંતપુરુષોની આગળ પોતાના દોષ સ્પષ્ટ કહી દેવા અને પોતાના મુખેથી પોતાના ગુણોની પ્રશંસા ન કરવી. મારા આશ્રિત ભક્તોએ દેવ, ગુરુ, રાજા તથા ભક્તજનની આગળ પગ લાંબા કરીને બેસવું નહીં, તેવી જ રીતે સભામાં પણ પગ લાંબા કરીને ન બેસવું, તેઓની આગળ વિચારીને સત્ય અને પ્રિય વાણી બોલવી, પણ તેઓના રહસ્યની વાત કાંઈ પણ હોય તેનું પ્રકાશન કોઈની આગળ ન કરવું. હે ભક્તજનો, કોઈ પણ પ્રાણીનો દ્રોહ ન કરવો, સર્વ પ્રકારે ચોરી ન કરવી, ધર્મને માટે પણ નહીં, પરનું હિત થાય એવું જ સત્ય ભાષણ કરવું, વર્ણશંકરતા ઉત્પન્ન થાય તેવું કોઈ પણ કર્મ ન કરવું, પોતાની કે પારકાની હિંસા ન કરવી, બીજાને ઉદ્વેગ થાય તેવું કે ભય ઉપજાવે તેવું વચન ન બોલવું તથા કોઈ પણ વ્યક્તિ ઉપર મિથ્યાપવાદનું આરોપણ ન કરવું. મારા આશ્રિત ભક્તજનોએ પોતાના આચાર્યને આવતા સાંભળી ગામની ભાગોળે સામા જવું અને જ્યારે ગામથી પાછા પધારે ત્યારે ગામની ભાગોળ સુધી તેમને વળાવવા પાછળ જવું. નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રતથી શોભતા વૈષ્ણવ ભક્તની નજર સામે જ અન્ય કોઈ પણ જનની સાથે ઈર્ષ્યા ન કરવી, કોઈનું અપમાન ન કરવું તેમજ કોઈની સામે ગાળો ન બોલવી. ભગવાનના એકાંતિક ભક્ત એવા ત્યાગી કે ગૃહસ્થ જનોના અને બીજા રાજ્યાધિકાર કે વિદ્યાદિ ગુણોથી ઉચ્ચપદને પામેલા મહાપુરુષોના કે અન્ય કોઈ પણ જનોના જે ગુણો હોય તેના ઉત્કર્ષની સભામાં વાત કરવી, પણ તેના દોષ સભામાં કહેવા નહીં. બ્રાહ્મણો ભગવાનને અતિશય પ્રિય છે એમ જાણી તેમને સદાય માન આપવું, દૂરથી દેવ મંદિરના દર્શન થતાં બે હાથ જોડી નમસ્કાર કરવા. હે ભક્તજનો, મારા આશ્રિતોએ ક્યારેય પણ નાસ્તિકના સ્થાનોમાં પ્રવેશ કરવો નહીં અને તેમના આચાર્ય સાથે ચર્ચા કરવી નહીં તથા તેમના ગ્રંથોનું શ્રવણ કે વાંચન કરવું નહીં. આ પ્રમાણે મારા આશ્રિત એવા ત્યાગી અને ગૃહસ્થોના સાધારણ ધર્મો મેં તમને કહ્યા, હવે પછી સર્વેના વિશેષ ધર્મો કહું છું. હે ભક્તજનો, મારા આશ્રિત બ્રહ્મચારીઓએ વેદ પાઠ કરવો અને ગુરુની સેવા કરવી તેમજ વાનપ્રસ્થિએ તપશ્ચર્યા કરવી અને પ્રાણીઓની હિંસારહિતના યજ્ઞો કરવા તેમજ સંન્યાસીઓએ સાવધાનીપૂર્વક પદાર્થોનો પરિગ્રહ ન કરવો, વિષ્ણુ ભગવાનનું પૂજન અને ઓંકારનો નિત્ય જાપ કરવો, ગૃહસ્થ સિવાયના મારા આશ્રિત બ્રહ્મચારી વાનપ્રસ્થ અને સંન્યાસીએ તથા અચ્યુત ગોત્રી એવા ત્યાગી સાધુએ સુવર્ણ ચાંદી આદિ ધનનો સર્વ પ્રકારે ત્યાગ કરવો, ગૃહસ્થ સિવાયના ઉપરોક્ત સર્વેએ અષ્ટ પ્રકારે સ્ત્રીઓનો ત્યાગ રાખવો, દેવતાઓની પ્રતિમા વિનાની ધાતુ પાષાણ કે ચિત્રની સ્ત્રીઓની પ્રતિમાને ક્યારેય જોવી નહીં, પોતાને હાથે તેનું નિર્માણ પણ કરવું નહીં તથા તેનો સ્પર્શ પણ કરવો નહીં, માર્ગમાં ચાલતા સ્ત્રીઓથી ચાર હાથ દૂર ચાલવું, પરંતુ ભગવાનના મહોત્સવને વિશે ભેળા થયેલા જનસમુદાયથી ભરપૂર માર્ગમાં માત્ર સ્ત્રીઓના સ્પર્શ થકી પોતાના શરીરનું રક્ષણ કરવું, જે સ્થળમાં સ્ત્રીઓની સ્નાનાદિક ક્રિયા થતી હોય તે સ્થળમાં તે ક્રિયા કરવા મારા આશ્રિત નૈષ્ઠિક બ્રહ્મચારી આદિ સર્વેને જવું નહીં, તથા પોતાને જ્યાં રાત્રિ નિવાસ કરવાનો હોય તે ઘર અને જેમાં સ્ત્રીઓ રહે છે તેવા બીજા ઘરની વચ્ચે એક જ દિવાલનું આડું હોય તો તેવા ઘરમાં પણ આપત્કાળ પડ્યા વિના બ્રહ્મચારી આદિએ શયન કરવું નહીં, તેમજ શ્રીકૃષ્ણ ભગવાનના સ્ત્રીભક્તોએ પૂજેલા વિષ્ણુ ભગવાનના દર્શન કરવા નૈષ્ઠિક બ્રહ્મચારી આદિ ત્યાગીઓએ ક્યારેય પણ ન જવું. હે ભક્તજનો, મારા આશ્રિત ત્યાગીઓએ ભિક્ષા અથવા સભાના પ્રસંગ વિના ગૃહસ્થના ઘર પ્રત્યે ક્યારેય જવું નહીં તથા ક્યારેય પણ કોઈ જગ્યાએ એકલા જવું નહીં અને રોગાદિ આપત્કાળ પડ્યા વિના ખાટલા ઉપર શયન કરવું નહીં, વળી આપત્કાળ પડ્યા વિના ક્યારેય પણ રાત્રિને વિશે માર્ગમાં ચાલવું નહીં, રાત્રિના સમયે પોતાના નિવાસ સ્થાન થકી પણ બહાર જવું નહીં અને આપત્કાળમાં પણ બ્રહ્મચર્ય વ્રત સિવાયના બીજા ધર્મોનો આપત્કાળ ધર્મ તરીકે સ્વીકાર કરવો, પરંતુ પ્રાણનો ત્યાગ થઈ જાય ત્યાં સુધીનો આપત્કાળ આવી પડે છતાં પણ આઠમું બ્રહ્મચર્ય વ્રત તો ક્યારેય પણ છોડવું નહીં. મારા આશ્રિત બ્રહ્મવેત્તા ત્યાગી પુરુષોએ ઋષભદેવના પુત્ર જડભરતની પેઠે માનનો ત્યાગ કરવો અને દેહાશક્તિનો પણ ત્યાગ કરવો, નિવૃત્તિ ધર્મપરાયણ નૈષ્ઠિક બ્રહ્મચારી આદિ સર્વેએ પોતાના ઇષ્ટદેવ ભગવાનનું અને પોતાના ગુરુનું પણ પ્રવૃત્તિ માર્ગ પ્રધાન વચન ક્યારેય સ્વીકારવું નહીં. હે ભક્તજનો, મારે આશ્રિત વિધવા નારીઓએ ચાતુર્માસમાં ધારણાપારણા આદિ વિશેષ વ્રતો પાલન કરવાનું શતશાસ્ત્રોમાં વિધાન છે તો તેઓએ તે વ્રતોનું અવશ્ય પાલન કરવું, તેમજ અસ્ખલિત અષ્ટપ્રકારનું બ્રહ્મચર્ય વ્રત પાળવું તથા દેવતાઓની પ્રતિમા વિના પુરુષોની પ્રતિમાનો સ્પર્શ પણ ન કરવો અને પોતાના શરીર નિર્વાહમાં માત્ર ઉપયોગી ધન હોય તો તે ધન ધર્મકાર્યને અર્થે પણ ન વાપરવું એવી મારી આજ્ઞા છે. હે ભક્તજનો, બાળક યુવાન વૃદ્ધ તથા સધવા અને વિધવા સ્ત્રીઓએ સ્વતંત્ર થવું નહીં, પરંતુ પોતાના પિતા ભાઈ પતિ કે પુત્રને આધીન વર્તવું અને સર્વે સધવા કે વિધવા નારીઓએ પોતાના સમીપ સંબંધી પુરુષોના સંઘાથ વિના સ્વતંત્રપણે એકલા તીર્થયાત્રા કરવા પણ ક્યારેય જવું નહીં. હે ભક્તજનો, મારે આશ્રિત સુવાસીની નારીઓએ પોતાનો પતિ અંધ હોય રોગી હોય કે વૃદ્ધ હોય છતાં પણ તેની ઈશ્વરની પેઠે સેવા કરવી, ઇન્દ્રિયોની ચંચળતાનો ત્યાગ કરવો અને સદાય પોતાના શીલવ્રતનું રક્ષણ કરવું, સસરા કે પિતાના કુળને ક્યારેય પણ લાંછન ન લગાડવું. હે ભક્તજનો, મારે આશ્રિત ગૃહસ્થજનોએ પોતાની પરણેલી પત્ની સિવાયની સ્ત્રીઓને પોતાની માતા તુલ્ય જાણવી, તેમજ પોતાના સંબંધવાળી સ્ત્રીઓના મધ્યે પણ વાર્તાલાપ આદિ વ્યવહાર જરૂર પૂરતો જ કરવો, તેમજ ગૃહસ્થજનોએ પોતાના નજીકના સંબંધીજનોની સ્ત્રીની આગળ પણ યથા સમયે તેમનાથી દૂર બેસીને જ ભગવાનની કથા વાર્તા કરવી, પણ ગમે ત્યારે ગમે ત્યાં સ્ત્રીઓની આગળ બેસીને કથા વાર્તા કરવી નહીં. ગૃહસ્થાશ્રમી પુરુષોએ આપતકાળ પડ્યા વિના પોતાની માતા, બહેન અને દીકરીની સાથે પણ એકાંત સ્થળમાં ન રહેવું, તેમજ જાણી જોઈને પોતાની સમીપ સંબંધી વિનાની વિધવા સ્ત્રીઓનો આપતકાળ પડ્યા વિના સ્પર્શ ન કરવો. હે ભક્તજનો, મારા આશ્રિત ગૃહસ્થ ભક્તોએ નિત્ય પંચ મહાયજ્ઞો કરવા, તે ભૂતયજ્ઞ, પિતૃયજ્ઞ, દેવયજ્ઞ, બ્રહ્મયજ્ઞ અને મનુષ્યયજ્ઞ દરરોજ અવશ્ય કરવા, તથા ભાવપૂર્વક સંતોનું પૂજન કરવું અને શક્તિ પ્રમાણે સત્પાત્રમાં દાન કરવું. દાનનું લક્ષણ એ છે કે માન, ઈર્ષા, દંભ અને ક્રોધરહિત થઈ પોતાની પત્ની સિવાય પોતાને અતિશય પ્રિય પદાર્થોનું સત્પાત્રમાં અર્પણ કરવું, તેનું નામ દાન છે એમ તમે જાણો. તેમાં પણ ધનાઢ્ય ગૃહસ્થજનોએ અહિંસામય યજ્ઞો કરવા તથા વાવ, કૂવા, તળાવ આદિના નિર્માણરૂપ પૂર્ત કર્મ કરવું, તેમજ પુણ્યક્ષેત્રમાં દાન આપવું અને બ્રાહ્મણોને જમાડી તૃપ્ત કરવા. હે ભક્તજનો, મારા આશ્રિત રાજાઓએ પ્રાણીનો વધ કર્યા વિના સામ, દામ, ભેદ અને દંડ આ ચાર પ્રકારના ઉપાયોથી રાજનીતિને અનુસારે પોતાના કાર્યની સિદ્ધિ કરવી અને જે રાજધર્મમાં પ્રાણીવધ કરવાનું કહેલું છે તે યુદ્ધ સિવાય અન્યત્ર ક્યારેય પણ ગ્રહણ કરવું નહીં. પિતાની જેમ પુત્રવત પ્રજાનું પાલન કરવું. હે ભક્તજનો, બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠવાથી કરીને અત્યાર સુધી જે જે નિયમો બતાવ્યા તેમાંથી જે જે નિયમનો ભંગ થાય તેનું યથોચિત પ્રાયશ્ચિત કરવું. હે ભક્તજનો, મેં કહેલા જ્ઞાન અને વૈરાગ્યયુક્ત અને દંભેરહિત થઈ પોતાના અધિકારને અનુસારે અનુષ્ઠાન કરેલા પૂર્વોક્ત ધર્મના માધ્યમથી ભગવાન અને ભગવાનના ભક્તોની ભાવપૂર્વક નિષ્કપટ ભાવે સેવા કરવાથી, જીવપ્રાણી માત્ર ઉપર દયા કરવાથી, લોભાદી દોષોનો ત્યાગ કરવાથી અને જે કોઈ પણ મનુષ્યને ભગવાનનો આશરો કરાવી ભગવાન સન્મુખ કરવાથી ભગવાન તત્કાળ પ્રસન્ન થાય છે એમાં કોઈ જાતનો સંશય નથી. હે ભક્તજનો, જે જીવાત્માઓ દુર્લભ મનુષ્ય દેહ પ્રાપ્ત કરી સત્પુરુષોના ઉપદેશથી શ્રીહરિની સન્મુખ થાય છે તે ભવસાગરને તરી જાય છે અને ભગવાનના ધામને પામે છે. વિચક્ષણ પુરુષોએ આ મનુષ્ય શરીર છે તે ચિંતામણી તુલ્ય છે એમ જાણવું, કારણ કે આ માનવ શરીર દ્વારા સ્વર્ગ, મોક્ષ અથવા બીજી જે કાંઈ પોતે ઈચ્છેલી વસ્તુ પ્રાપ્ત થાય છે. આ માનવ શરીર છે તે ભવસાગરને તરવા માટેની નૌકા છે, સદગુરુ નાવિક છે, સ્વયં સાક્ષાત ભગવાન શ્રીકૃષ્ણ અનુકૂળ પવન છે. તો આવા મનુષ્ય શરીરથી કયો પુરુષ મોક્ષરૂપ પરમ પુરુષાર્થની સિદ્ધિ ન કરે? કારણ કે વિષય સંબંધી સુખ તો સર્વે યોનિઓના દેહોમાં સામાન્યપણે રહેલું જ છે. તેથી વિવેકી મનુષ્ય માનવ શરીરથી સ્વધર્માદિકનું પાલન કરી શ્રીહરિનું ભજન સ્મરણ કરી લેવું જોઈએ. તે પણ બુદ્ધિમાન પુરુષે તત્કાળ કરવું, કારણ કે કાળરૂપી અજગરના મુખમાં પડેલા ક્ષણભંગુર શરીરને પડતા વાર લાગતી નથી. તેથી હરિભજનમાં વિલંબ ન કરવો, મોક્ષરૂપ પરમ પુરુષાર્થ તત્કાળ સાધી લેવો. આ માનવ શરીર દેવતાઓને પણ ઈચ્છવા યોગ્ય છે. જે જીવને માનવ શરીરની પ્રાપ્તિ થઈ છે તે પરમાત્માની અપાર કરુણાનું ફળ છે એમ વિચક્ષણ પુરુષોએ જાણી રાખવું. હે ભક્તજનો, આવું દુર્લભ માનવ શરીરને પ્રાપ્ત કરવા છતાં જે પુરુષો ભગવાનની ભક્તિ કરવામાં તથા નિયમપૂર્વક ધર્મપાલન કરવામાં કળિયુગાદિના બહાને કે પોતાના પ્રારબ્ધના બહાને અથવા તો ભગવાનની કૃપા ન હોવાનો હેતુ આગળ ધરીને ભગવાનની ભક્તિ કરતા નથી એવા પુરુષ પ્રયત્નહીન મૂઢ પુરુષોને અસંખ્ય જન્મો પછી પણ તેને ભગવાન શ્રીહરિની પ્રાપ્તિ થતી નથી અને જન્મમરણના પ્રવાહરૂપ સંસારમાં ભમ્યા કરે છે. તેથી મારા આશ્રિત તમે સર્વેએ નિરંતર શ્રદ્ધાપૂર્વક પોતપોતાના ધર્મમાં રહીને ઉત્સાહથી ભગવાનની ભક્તિ કરવી, સ્નાન, ધ્યાન, પૂજા, જપ, ગુણકીર્તન અને સત્સંગ આ છ પ્રકારના કર્મોનું અનુષ્ઠાન મારા આશ્રિતજનોએ પ્રતિદિન અવશ્ય કરવું. હે મારા શ્રેષ્ઠ ભક્તજનો, જ્યાં સુધી તમને તમારા દેહની સ્મૃતિ હોય ત્યાં સુધી મેં કહેલા પોતાના ધર્મોનો ક્યારેય પણ ત્યાગ ન કરવો, પરંતુ તેનું અવશ્ય પાલન કરવું એવી તમને મારી આજ્ઞા છે. સુવ્રત મુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન, પ્રત્યક્ષ જગદગુરુ ભગવાન શ્રીહરિની સર્વશાસ્ત્રસંમત અમૃતવાણીનું શ્રવણ કરી મુકુંદાનંદાદી સર્વે ભક્તજનો ખૂબ જ આનંદને પામ્યા અને શ્રીહરિ પ્રત્યે કહેવા લાગ્યા કે હે સંતોના સ્વામી, અમે સર્વે તમે કહ્યું એ જ પ્રમાણે વર્તન કરીશું. આ પ્રમાણે કહી તે સર્વે ભક્તજનોએ ભગવાન શ્રીહરિને પરમ પ્રીતિથી વંદન કરી શ્રીહરિને જ સાક્ષાત શ્રીકૃષ્ણ જાણીને અચળપણે તેમનો દ્રઢ આશરો કરી તેમની આજ્ઞાનું પાલન કરતા તેમનું જ સર્વભાવે ભજન સ્મરણ કરવા લાગ્યા. હે રાજન, ભગવાન શ્રી નારાયણ મુનિના મુખે ગવાયેલી અને જનોનું આત્યંતિક કલ્યાણ કરનારી આ નારાયણ ગીતાનો જે કોઈ પાઠ કરશે અથવા સાંભળશે તે પુરુષ પોતાને ઈચ્છિત સુખને પ્રાપ્ત કરશે. સર્વેના મનોરથને પૂર્ણ કરનારી મહાકલ્પતરુની સમાન આ નારાયણ ગીતાનું પોતાના સ્વાર્થની સિદ્ધિને અર્થે સર્વે પ્રકારે સેવન કરવું. આ નારાયણ ગીતા સર્વશાસ્ત્ર કરતાં પણ અતિ ગૌરવવંતી છે, કારણ કે સ્વયં સાક્ષાત શ્રી નારાયણ ભગવાનના મુખકમળમાંથી પ્રગટેલી છે. હે રાજન, આ પૃથ્વી ઉપર જે જનો શ્રી નારાયણના મુખે કહેવાયેલા સનાતન સ્વધર્મનું પોતાના અધિકારને અનુસારે સતત આચરણ કરે છે તે જ મનુષ્યોએ માનવજન્મનું ફળ પ્રાપ્ત કર્યું છે એમ જાણવું. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના દ્વિતીય પ્રકરણમાં શ્રી નારાયણ ગીતાનું નિરૂપણ કર્યું એ નામે સાતમો અધ્યાય પૂર્ણ થયો.